તેડો આપ સંત તે સ્વયં હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર 279. સ્નેહ ભૈરા નાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને નારાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને અમી માયા દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને અમી માયા દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને છપૈયા પૂરમાં વાલો આપે પ્રગટ થયા, પૈયા પૂરમાં વાલો આપે પ્રગટ થયા. ધર્મ ભક્તિ ને ઘેરે આનંદ ઉત્સવ થયા, ભક્તિ ને ઘેરે આનંદ ઉત્સવ થયા. સંતો ને આનંદ ઉપજાવતા હો, ઉપજાવતા હો. વંદન આનંદ ઘન શ્યામને સંતોને આનંદ ઉપજાવતા હો, ઉપજાવતા હો. વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરા નાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરા નાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને બાળ ચરિત્ર કરી આપે વન વેચરા, બાળ ચરિત્ર કરી આપે વન વેચરા. તીર્થો માહી ફરી જીવ પાવન કરા, તો માહી ફરી જીવ પાવન કરા. નીલકંઠ ના ધરાવતા હો, ધરાવતા હો. વંદન આનંદ ઘન શ્યામને નીલકંઠ નામ ધરાવતા હો, ધરાવતા હો. વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરા નાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરા નાયણે નિહાળતા હો, નિહાળતા હો. વંદન આનંદ ઘન શ્યામને વલકલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા વલકલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા બ્રહ્મ રૂપ તેજ કરી મોટા જોગી થયા રૂપ તેજ કરી મોટા જોગી થયા નિજ સ્વરૂપ સમજાવતા હો સમજાવતા હો વંદન આનંદ ઘન શ્યામને નિજ સ્વરૂપ સમજાવતા હો સમજાવતા હો વંદન આનંદ ઘન શ્યામને લોજપુર ધામ રહી સરજુદાસ કાવ્યા લોજપુર ધામ રહી સરજુદાસ કાવ્યા સર્વોપરિ જ્ઞાન કહી સંતોને રિઝાવ્યા સર્વોપરિ જ્ઞાન કહી સંતોને રિઝાવ્યા મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો વંદન આનંદ ઘન શ્યામને મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરાનાયણે નિહાળતા હો નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને સ્નેહ ભૈરાનાયણે નિહાળતા હો નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને અમિમયા દ્રષ્ટિએ નિહાળતા હો નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને અમિમયા દ્રષ્ટિએ નિહાળતા હો નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ

સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વે મંગલમ नेत्रे मंगलदे च दुर्विलषितं लूणां परं मंगलं वक्रं मंगलकुश्च पादचलितं यस्याखिलं मंगलं सोऽयं मंगलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मंगलम्। ॐ अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत गरडा मध्य प्रकरण 50मुं रहस्य अने जगतना लोचानुं। સંવત 1880ના ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ। જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી અને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ શૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન અને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવો અમારે અખંડ વર્તે છે અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કંઈકે જગતની કોરનો લોચો જણાય છે, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે। અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ અને માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી। શા માટે જે જેને મારા જેવો અંતનો દ્રઢા હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 50મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભૂમેશભાઈ દાદા, હલો, આજ તો અમારા શ્રોતાઓ તમે છો બધા. હા, કોઈ પ્રકારનો લોચો નથી રહેવા દેવા. આપણે કાઢ નાખ્યા ને બધા લોચા, કોઈ લોચા આપણે ક્યાં રાખ્યા છે? રાખ્યા નથી અમારા દાદાને. નહીં, લોચા ગામ ના રાખે ને કાં દાદા, આપણે શું લોચા રાખીએ? શું દાદા તમે? જેવા નિર્વાસનિક ભગત છે એની જોડે જ અમને બને છે, અને કોઈનામાં થોડી ઘણી વાસના હોય તો એની આરે તમને હિયત જ થાય ને, દીઠોય ગમતો નથી. બોલો ભૂમેશ ભગત, આપણે મહારાજને ગમવું છે ને? તો પછી મહારાજ કે જેને અમારામાં હિયત જશે ને એને તો અમે ગમે એમ કરીને ચોખ્ખો કરશું. જો આપણે મહારાજમાં હિયત રાખશું તો મહારાજ એની જેવા આપણને કરી દે, એને જેવા જોતા સેવા. એવું છે, સરસ રહસ્યનું આ વચનામૃત છે. આખા વચનામૃતની અંદર આ સિદ્ધાંતરૂપ કહેવાય એમ વચનામૃતનો સાર મહારાજે કીધો. સાર રહસ્ય, રહસ્ય, રહસ્ય શું? રહસ્ય એટલે શું? બસ જે કાંઈ કરતા હોય એનો કી પર પોઈન્ટ, કી પોઈન્ટ, એને રહસ્ય કહેવાય. આમ તો સિદ્ધાંત કે ને, સિદ્ધાંત માણસનું રહસ્ય શું? એનો અંતરનો અભિપ્રાય જે હોય ને એ માણસનું રહસ્ય હોય, એને રહસ્ય કહેવાય. અંતરનો અભિપ્રાય જેના અંતરમાં જે હોય એ. મહારાજ કે તમે બધાય અમને ખૂબ વાલા છો, મદાશ્રયાહા એમ શિક્ષાપત્રીમાં કીધું. આ તમે બધા મારા આશ્રિત છો એમ વચનામૃતમાં તમે કીધું કે તમે બધા અમારા છો એમ. તમે અમને બહુ વાલા છો એટલે અમે તમને અમારું રહસ્ય કહીએ છીએ. અને રહસ્ય કોને? હૃદયની વાત દાદા કોને કહેવાની હોય? હે દાદા, હે, જેને હૃદયમાં રાખ્યા હોય ને એને જ હૃદયની વાત કહેવાય ને. તમારી તિજોરીની ચાવી કોને બતાવો? કે રાખી જ નથી અત્યારે તો કાર્ડ નાનું એવું હોય તિજોરી જ કહેવાય ને આમ તમારે તો. પણ એનો પાસવર્ડ કોને બતાવો તમે? જેને હૃદયમાં રાખ્યા હોય ને એને હૃદયની વાત થાય. તો આપણે અત્યારે બધાને અરે વાતો કરતા હશે તો શું કરતા હશું? ઉપર ઉપરની વાતો હોય છે, એ કાંઈ હૃદયની વાતો ચોખ્ખી વાત ન હોય. સામેનો માણસ કેવો છે એ પ્રમાણે વાત થાય. હૃદયનો હૃદયની વાત થાય, હૃદયની વાત, અંતરની વાત તો જ્યાં અતિ વાલા નતિ પ્રિય હોય ને એની પાસે થાય. મહારાજને પોતાના ભક્ત સંતો બહુ વાલા. કેટલા વાલા? એટલે મહારાજ કહે કે તમને અમે અમારું રહસ્ય કહીએ છીએ, અંતરનું રહસ્ય, અંતરનો સિદ્ધાંત કહીએ છીએ. અને અંતરનો સિદ્ધાંત આમ તો ઓળખવો કઠણ, આ તો મહારાજા તો ઓળખી જાય. સિદ્ધાંત કોણ કાઢી શકે? જે અતિશય જાગ્રત હોય અને પોતાના એક એક ક્રિયાને જોતો હોય પાછો વળીને, એ સિદ્ધાંત તારવી શકે. માસ્ટર ડિગ્રી કરે તો એ તો બધું આમ એસન્સ કાઢ્યું હોય ત્યારે માસ્ટર થતો હશે ને, એમ પીએચડી થાય ત્યારે એમ સાર કાઢીને દેવો હોય તો કોણ કરી શકે? કે એમાં જે અતિશય ઊંડા ઉતરા હોય એ કાઢી શકે. આપણે સાર કાઢી શકીએ કે નહીં? મહારાજ પોતાનું રહસ્ય કે મહારાજ ઘણી જગ્યાએ અલગ અલગ રહસ્ય અલગ રીતે વાત કરી કે મહારાજ ગીતાનું આ રહસ્ય છે, ભાગવતનું આ રહસ્યનું. મહારાજ અહીં કહે કે અમારું અંતરનું રહસ્ય અમે તમને કહીએ છીએ, અમારું રહસ્ય કહીએ છીએ. અહીં મહારાજ કહે તો આપણું અંતરનું રહસ્ય આપણે કંઈ રહસ્ય તૈયાર છે કે નહીં? જીવનનું શું રહસ્ય? હલો આ સંસારની અંદર આપણે જીવ્યા, તમે તો જે શરૂઆત કહેવાય એટલે તમને અમારે પૂછાય નહીં બહુ કાંઈ, પણ આ ગઈઢિયાનું પૂછી કે તમે અત્યારે 70-80 પોગી ગયા. દાદા કેટલા પોગ્યા? 70 પ્લસ થઈ ગયા કે નહીં? જુબેલી કહેવાય ને કે હમણાં આવશે. તો હવે એ તમે શું રહસ્ય શું કાઢ્યું? આખા જીવનનું રહસ્ય શું? હે જીવનનું રહસ્ય શું કાઢ્યું? ન નીકળે હો જીવનનું રહસ્ય કાઢતા આખી જિંદગી જોતા રહી. કાંઈ કારણ કે એટલો મોહ હોય ને તો કાંઈ હાથમાં જ આવે નહીં, કાંઈ હાથમાં ન આવે. અને બધે ભટકાતા જ હોય, પહેલાં પૈસાની પાછળ પડ્યા હોય, જોબની પાછળ પડ્યા હોય, પછી છોકરાને બૈરાની પાછળ પડે ને પછી એ પછી માથા મારે તો ત્યાંથી પછી તૂટે તો વળી છોકરાના છોકરામાં ને એમાં કે હલો એમાંથી ક્યાંક રહસ્ય નીકળશે કે એમાં થાય. એમ કાઢતા કાઢતા કાઢતા કાઢતા છેલ્લે કાંઈ વધે નહીં. આમાં શું કીધું કે ઓલો બે ત્રણ દર્શન દીધા કે પતંગ અને સતી, એ ટૂંક ટૂંક નહીં, એ ટૂંક ટૂંક થોડા થાય. પતંગ ને સતી શું થાય? બળી જાય, આગમાં બળી જાય, ખપી જાય આખા. તો આપણું કેમ હશે? આપણે ટૂંક ટૂંક થતા હશું કે નહીં? ટૂંક ટૂંક થઈ જાય. બોલો આ જગતની અંદર છેલ્લા જોઈને તો આગમાં બળી જાય, એવા ટૂંક ટૂંક થઈ જાય. બોલો આ જગતની અર્થે જીવ છે એ આ કેવળ જગતને માટે ટૂંક ટૂંક થઈ જાય. મહારાજ કે અમે તો ભગવાનને ભગવાનના ભક્તને અર્થે અમે એવો રાખ્યું છે અને એમાં પ્રીતિ કરવા કોઈ આડો આવે ને તો અમે આમ આમ એવા સુરવીર છીએ કે ગમી કોઈ કર્મ આવે, કાળ આવે તો એને તોડી નાખીએ. અમે ભગવાનના સ્વરૂપની અંદર એવા ટૂંક ટૂંક થઈ જાય એમ, એવું આખા સમર્પણ થઈ જાય એને માટે, ભગવાનના ભક્તને માટે આખા ખપી જાય. પણ આ જીવ છે એ આખા જગતને માટે ખપી જાય, એમનું જગતને માટે ખપી જાય. એટલે કહેતા હતા કે આપણે રહસ્ય, જીવનનું રહસ્ય શું? પછી છેલ્લે શું થાય? રીઢા થઈ જાય. રીઢા નકરા માથામાં ખાય, પીઠમાં ખાય ખાય અને રીઢા થઈ જાય. ઓલા જુવાનિયા હોય, માનો કે આ છોકરાઓને કહીએ ને અત્યારે અમારે વાત કરવી કરવી ને તો ભૂમેશભાઈ કેમ થાય? અંકુરભાઈ આમ થાય કેમ થાય એમ થાય, અને તોય જો એમાં અંકુરભાઈ કેમ આમ થાય, ભમેશભાઈ કેમ આમ થાય, આ તો ભક્તો બે એવા હશે એટલે આપણે નામ એવું લઈ, પણ એવું થાય ને જો ઓલાને થોડુંક હોય ને તો જોવાની હોય ને તેજ હોય ને તો અરે સ્વામી આમ મને કીધું બોલે એવું તેજ ટૂક ટૂક થાય. શેને અમે સાધુન ભગવાનને આવે ભાઈઓ ચડાવે ટૂક ટૂક થઈ જાય. અને પણ એ નહીં પછી થોડોક ઓલો જોબમાં હોય તો ઓલો શેઠિયો હોય તો એ મારે એક બે થોડીક ટાળ થાય, થોડુંક ત્યાં ઘરનું મારે, વળી છોકરાઓ હોય તો એ મારે હાળા હાળી મારે, એમ કરતાં કરતાં માર ખાય ખાય ખાઈને એવો રીઢો થઈ જાય. અને પછી ગઈઢ્યા 70 વરાને દાદાને ભૂમિશભાઈ ક્યારે ખીજાવશો કે નહીં તમે, હે નહીં દાદાને બધા ખીજાઈ આવે, પણ દાદાને દાદા ખીજ ચડ્યા હવે હવે ન ચડે ખીજ, કેમ રીઢા થઈ હું જેમ જેમ કોઈ એમ શીખી લે આ સંસારની અંદર એમ જ હોય, પછી શું થાય એમ જ હોય, છોકરા માનતા ન હોય ને વઢતા હોય એમ જ હોય, આ સંસારમાં એવું જ હોય ચાલ્યા કરે. આપણે ક્યાંક આમ પાર્ટીમાં જવું હોય ને જવાને રોકી રાખે એવું જ હોય, ખર્ચો કરાવે એવું જ હોય, પછી શું થઈ જાય એવું જ હોય એવું જ હોય, આંખ મીચામણા થઈ જાય આખો લટ્ટું એટલે ખપી ગયો એને માટે. પણ મહારાજ કહે કે અમે તો ભગવાનના ભક્તને માટે ભગવાનના સંતને માટે એને માટે ભગવાનને અર્થે અમે ખપી જઈ એવું મહારાજ કીધું, ટૂંક ટૂંક થઈ જાય. એટલે આ સિદ્ધાંત છે રહસ્ય, ભગવાનને ભગવાનના મહારાજે આમાં ત્રણ દ્રષ્ટાંત દીધા, એક તો સતી અને પતંગ છે એ અગ્નિમાં બળી જાય, પછી બીજું દ્રષ્ટાંત દીધું મહારાજે નદી છે એ સમુદ્રમાં વિલીન થઈ જાય, અને ત્રીજું શું સૂરો સૂરો છે એ રણમાં ટૂંક ટૂંક થઈ જાય. આ ત્રણેય દ્રષ્ટાંત એવા છે સુરવીરપણાના છે, ત્રણેય દ્રષ્ટાંત એવા છે સુરવીરપણાના, પણ ત્રણેયના સિદ્ધાંત થોડા થોડા અલગ છે. એ સિદ્ધાંત શું છે કે સતીને પતંગ છે એ હોમાઈ જાય છે, તો શું હોમાઈ જાય, તો ભગવાન ભગવાનના ભક્તને અર્થે પોતાનું અહમ, પોતાનો અહંકાર દેહભાવ એ બધું હોમી દે, એમ આડો આવતો હોય ને તે દેહભાવને હોમી દે. જો અત્યારે મેં આ જુવાનના છોકરા હોય ને નહીંતર કહેવાય નહીં, મેં ભૂમેશભાઈ મને તો મેં દીપેનને ફોન કર્યો, હું કહો કેમ છે આજ આવવાનો જ, તો હું તો આવવાનો છે પણ તમે ભૂમેશનું નહીં આવી શકે કે, એટલે મેં ફોન કર્યો મને કેમ હું તૈયાર થઈ ગયો સ્વામી કે, એટલે તૈયારી એમ એવી તૈયારી, તો આપણી પહેલેથી તૈયારી હોવી જોઈએ એમ. આપણો આપણને કંઈક દેહને કારહો આવતો હોય તો એ કારહન ગમે એટલો આવે એને આવવા દે, પણ ભગવાનને ભગવાનના ભક્તમાંથી પ્રીતિને જરીકી ઓછી ન થવા દે એ એમ બતાવે છે. બીજો સૂરો એ મરવાની બીક નથી, વિઘ્નોના સામે લડે સૂરો, અને છેલ્લી બાકી કપાઈ જવું પડે કપાઈ જાય પણ પાછો ન પડે, પાછો ન પડે સૂરો, એમ ભગવાનના ભક્તમાં કે ભગવાનમાં પ્રીતિ કરતા અંતરના કોઈ પણ ગમે એવા દેશકાળાદિકની વિટમણાઓ આવે તો એના સામે પૂરી સુરવીરતાથી ફાઇટ લે, અને પોતાનું લક્ષ્ય બિંદુ છે ભગવાનની મૂર્તિ ત્યાં સુધી પોગવા માટે ખપી જવું પડે ખપી જાય પણ પાછો ન વળે એનો સિદ્ધાંત છે. અને ત્રીજું છે શું હતું, નદી નદી છે એ સમુદ્રમાં લીન થઈ જાય, એનું રહસ્ય શું કે જેમ નદી હોય એ મોટી મોટી નદીઓ હોય તો એ સમુદ્રમાં મળતી હોય ને, તો પછી સમુદ્રમાં એ અલગ રહી દેખાય કે નદી સમુદ્રમાં વિલીન થઈ જાય, તો વિલીન થઈ ગઈ તો પોત અસ્તિત્વ હાવ મટી ન જાય કાંઈ, પોતે તો છે જ, પાણી તો છે જ, પણ એમાં પોતાનું કંઈ અસ્તિત્વ દેખાય જ નહીં, દેખાય જ નહીં, એમ એમાં ભળી જાય. એનો અર્થ એ કે ભગવાન એનું જે મંતવ્ય હોય, એનો જે અભિપ્રાય હોય, ભગવાનની જે ઈચ્છા હોય, એ જ મારી ઈચ્છા. પોતે ક્યાંક ઈચ્છા કરી હોય ને પોતે ક્યાંક એવો અભિપ્રાય માંડ્યો હોય, પોતે ક્યાંક સંકલ્પ કર્યો હોય, તો એ સંકલ્પને ઉઠવા ન દે. મારા મહારાજનો હું સંકલ્પ છે, મારા મહારાજની હું ઈચ્છા છે, એ જ મારું જીવન. આ ચંદ્રન તારોલિયા એ તો છે જ ને, પણ સૂર્ય ઉગે તો, સૂર્ય ઉગે એટલે એ લીન થઈ ગયા કહેવાય. પોતાનું અસ્તિત્વ મટ્યું નથી, પણ પોતાનું અસ્તિત્વ કે દેખાવા જ ન દે, એમ હું છું જ નહીં, હું ને મટાવી દે, મારા મહારાજ એ જ હું, મારા મહારાજનો હું ઈચ્છા છે એ જ હું, એવું જે કરી દેવું એને કહેવાય નદી છે એ વિલીન થઈ ગઈ, એને વિલીન થઈ ગયા કહેવાય. એટલે મહારાજાએ ત્રણ દ્રષ્ટાંત દીધા. મહારાજ કે એવી રીતે અમે અમારા આત્માને એકરસ ચૈતન્ય બ્રહ્મને વિશે લીન કરી રાખ્યો છે. એનો અર્થ એવો છે કે અમારા દેહના ભાવમાંથી ઉઠતા કોઈ પણ સંકલ્પ અમને ઉઠતો જ નથી, દેહ ભાવમાંથી એક પણ એવો ઘાટ ઉઠતો નથી. જે કાંઈ ઉઠે છે એ ભગવાનને બ્રહ્મરૂપના સ્થિતિમાંથી જ સંકલ્પ ઉઠે છે, જે કાંઈ થાય છે એવું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ ગુણાતીતાનંદ સ્વામી કીધું ને, એવી સ્થિતિ મહારાજ કે અમને અખંડ એવી સ્થિતિ રહી છે. પાછી એવી સ્થિતિ રહી છે એવું નહીં, એવી સ્થિતિ રહી છે ને એવી સ્થિતિએ પહોંચી અને અક્ષરને વિશે, અંતરને વિશે જે અખંડ પરમાત્મા બેઠા છે એ પરમાત્મા અને એ પરમાત્માના મુક્ત એટલે ભક્ત એને વિશે અમે અતિશય હેત કર્યું છે, પ્રીતિ કરી રાખી છે. એ જ અમને આ બીજું રહસ્ય કીધું, ઓલું પહેલું રહસ્ય, બીજું રહસ્ય આ કે એની સાથે અમે અતિશય ગાઢ પ્રીતિ કરી રાખી છે, કે પ્રીતિ કોઈથી તૂટે તૂટે નહીં એવી પ્રીતિ કરી રાખી છે ભગવાનના ભક્તની સાથે. અને ભગવાનને ભગવાનના ભક્ત મહારાજ વચનામૃતમાં ઘણી જગ્યાએ એ પ્રીતિની વાત કરી. આમ તો વચનામૃતના પાને પાને ભગવાનને ભગવાનના ભક્તનું મહત્વ જ આવે છે. મહારાજ આપણે ક્યાંક આગલા એક બે વચનામૃતમાં જ આવ્યું હતું ને, મહારાજ કે અમારે તો આ દેહ પછી કંઈ એવો કંઈ સંકલ્પ છે નહીં, પણ તોય સંકલ્પ ઊભો કરીને, કંઈક કારણ ઊભું કરીને ભગવાનને ભગવાનના ભક્તના મધ્યમાં જન્મ ધારણ કરીએ એવી પ્રીતિ કરી રાખી ભગવાનના ભક્તને માટે, એ ગાઢ પ્રીતિ કરી રાખી છે. કે એમાં પછી મહારાજ કે એ પ્રીતિને કોઈ ટાળી ન શકે, કોઈ ટાળી સાથે કપાઈ જઈએ એમ, એવા અમે સુરવીર છીએ એમ, એને અમે સુરવીર થઈ, કોઈ એને આડો આવે, કાળ આવે, કર્મ આવે, માયા આવે, કોઈ આવે તો એ ટૂંક ટૂંક થઈ જાય, પણ એ પ્રીતિને પાછા ટાળી ન શકે એમ એવી વાત કરી. મહારાજે પછી ત્રીજું રહસ્ય કીધું કે એવી પ્રીતિ ભગવાનના ભક્તમાં હોય, પણ ઈ પ્રીતિ ના, બસ એ ત્રીજું રહસ્ય, કે ત્રીજા રહસ્યમાં એમ કે એ પ્રીતિ કરતાં કાંઈ પણ અમારે આડું આવે તો એનો અમે ત્યાગ કરી દઈએ, એનો અમે ત્યાગ કરીએ ત્યારે જ અમને ઓલું થાય. એટલે મહારાજે કીધું કે આવો અમને સુરવીર, આવો અમારે વૈરાગ છે એમ, વિરક્તિપણું છે આવો અમારે આ જગતથી, છતાંય મહારાજ કે અમને કોઈ પ્રકારનો એનો ઓલો નથી એમ, કે અમને આવો વૈરાગ છે એમ, એવો અમને ભાવ નથી, અહંભાવ નથી એમ, લોચો ન જ જણાતો મહારાજ, કે અમને એનો કોઈ પ્રકારનો લોચો ન જ જણાતો એમ. મહારાજ કે આ જગતના કોઈ માણસો હોય કે પછી મહારાજ કે મોટા મોટા સંતો કે ભક્તો છે એની સામે જોઈએ છીએ, કોને નાના નહીં હોય મોટા મોટા, મોટા મોટા સંતો ભક્તો છે એને સામે અમે જોઈએ છીએ તો એમાં ક્યાંક ઊંડો ઊંડો ક્યાંક લોચો છે અમને દેખાય આવે, પણ અમને તો મહારાજ કે સ્વપ્નમાં પણ આ જગતનો લોચો નથી જણાતો. એટલે મહારાજે એનું કહેવાનું એમ છે કે મહારાજ એવું તત્વ છે એની વિશે ક્યારેય પણ મનુષ્ય ભાવ આપણને ન થાય. ભગવાનમાં કોઈ પ્રકારનો દોષ છે જ નહીં, અતિશય નિર્લેપ ભગવાન છે, અતિશય નિર્લેપ છે. અને એને જે નિર્લેપ સમજી જાય તો જે સમજી જાય ને એ પણ એવો નિર્લેપ બની જાય મહારાજ કે. પણ એ કઠણ છે. જ્યારે પ્રગટ ભગવાન હોય, પ્રગટ ભગવાનને એવા સ્થિતિવાળા સંત હોય, હમણાં બે ચાર દિવસ પહેલાં કથામાં દેવપ્રસાદ સ્વામી હૈદરાબાદમાં સરસ કથા ગોપાળાનંદ સ્વામીની વાતો ચાલે છે, એમાં વાત આવી હતી, એમાં સ્વામી વાત કરી કે ભગવાન જેવા ગુણ સંતમાં ક્યારે આવે અને એ જ સંતમાં જ્યારે ભગવાન જેવા ગુણ આવ્યા હોય એવા ગુણ આપણામાં ક્યારે આવે. તો સંતને તો એકાત્મ ભાવ ભગવાનની સાથે થાય એટલે ભગવાન જેવા ગુણ એ સંતમાં આવે એટલી બ્રહ્મસ્થિતિને પોગી ગયેલા સંત કહેવાય. પણ એવા સંતને ઓળખવા કઠણ, પણ એવા સંતને જો ઓળખી લે અને એમાં મન કર્મે વચને જેમ આમાં મહારાજે કીધું એવી રીતે લીન થઈ જાય ને એવી રીતે એને એને વચને ટૂંક ટૂંક થઈ જાય, એમાં વિશ્વાસ ગાઢ આવી જાય, પ્રીતિ એવી થઈ જાય, તો વગર સાધને મહારાજ કૃપા કરીને જે સંતને પ્રાપ્તિ થઈ છે, કેવી સ્થિતિ, મહારાજની જેવી સ્થિતિ જેવી સંતને સ્થિતિ થઈ છે એ જ સ્થિતિ આ ભગતને વગર સાધને વગર મહેનતે કોઈ સાધન કર્યા વગર પ્રાપ્ત થઈ જાય. નહીંતર આખી જિંદગી મહારાજની મૂર્તિને સાધવા માટે કેટલો પુરુષાર્થ કરે તોય મહારાજની મૂર્તિમાં હેત થાય નહીં. શું કામ, એને ભગવાનના ભક્તમાં એવું ગાઢ હેત થયું ને. મહારાજે એક વચનામૃતમાં કીધું છે એવું કે જેને ભગવાનના ભક્તમાં એવું ગાઢ હેત નથી થયું એ ગમે એટલો પુરુષાર્થ ગમે એટલો પ્રયત્ન કરે તો પણ અમારી મૂર્તિ એને મૂર્તિના દર્શન નહીં થાય, એને દર્શન ન થાય મૂર્તિના, એવું કીધું. એટલે સારમાં સાર મહારાજ આ આ વચનામૃતની અંદર રહસ્ય દેખાડતા હોય તો રહસ્યમાં એવું દેખાય છે કે શું કે ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ અને ભગવાનમાં અતિશય પ્રીતિ આ જગતનું સાર છે. આ મનુષ્ય દેહનું સાર છે કે એણે કરીને ભગવાનને ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ કરી દેવાની. અને કેવે ભાવે કરીને બ્રહ્મરૂપની સ્થિતિ બ્રહ્મરૂપનો ભાવ કરીને ભગવાનના ભક્તમાં પ્રીતિ કરી દેવાની, એવી પ્રીતિ કરી દેવાની. અને એ જ પ્રીતિ સાચી છે. એ પ્રીતિ સિવાય જો આ જગતમાં ક્યાંક પ્રીતિ થઈ તો એ તો બધી દુઃખરૂપ છે, ખોટી પ્રીતિ છે. ક્યાંય પણ પ્રીતિ થઈ લોચો જરીકે લોચો જણાણો તો એ એને નડે નડે અને નડે જ, જન્મ મરણ કરાવે જ, દુઃખરૂપ છે જ. અને આ જગત આખું છે, ઉપર બેસી જાઓ, અહીં બેસી જાઓ, તો આ જગત આખું છે એને વધારે આગ્રહ ક્યાં પ્રીતિ કરવાનો. વધારે સવારે ઉઠે ને સાંજ સુધી એ ત્યાં જ કરે, એમાં નાની ઉંમર હોય ને તો કોક હરખો મળી જાય ક્યાંક તો તરત તમારો નંબર આપો તો, તમારો આમ કરો તો, લ્યો તરત આ જગતમાં જ પ્રીતિ વધારવી છે. પણ એ જગતની અંદર જેટલી પ્રીતિ વધી એ એને દુઃખ એમાંથી જ દુઃખ આવે. અને ભગવાનમાં જેટલી પ્રીતિ કરી અને ભગવાનના ભક્તમાં જેટલી પ્રીતિ થઈ એમાંથી સુખ આવે. આ જગતમાં જેણે જેણે હેત કર્યું એને શું મળ્યું, હે? આ જગતમાં જેણે જેણે હેત કર્યું ને મળ્યું શું, કાંઈ ન મળે છેલ્લે, એને હાય હોય જ હોય. ઓલા 92 લાખ માળવાનો ધણી કહેવાય એનું કોણ કહેવાય, ભર્તુહરી, ભર્તુહરી એનું આખું શતક છે, અમે ભણતા ત્યારે આવતું. ભર્તુહરી હતા એ રાજા, તો એને તો ઘણી સ્ત્રીઓ હતી, પણ એની એક કોઈ બીજી પિંગળા નામની કોઈ એક સ્ત્રી હતી એમાં એને હેત થઈ ગયું, એમાં બહુ ગાઢ હેત થઈ ગયું. એટલે એમાં હેત વધાર્યું. હવે આ જગતમાં હેત તો એવું છે, દુઃખ કાપે, હેત વધાર્યો તેને આધીન થઈ ગયો. પણ ઓલી પિંગળા હતી ને એના રાજામાં એટલું બધું હેત નહીં હોય, ખબર નહીં. એને તો એના રાજની અંદર જે ઘોડશાળ સાચવતો હોય ને, ઘોડપાળ, અશ્વપાળ, તો એ અશ્વપાળમાં એને હેત થયું. તેમાં થયું એવું, એકવાર આ ભરતરી રાજા બહુ મોટા રાજા, એનો ભાઈ મોટો વિક્રમાદિત્ય, એ બહુ મોટો હતો. પણ રાજા બહુ મોટા હતા એટલે એના ગુરુ ગોરખનાથ હતા. તે એકવાર ગોરખનાથ આવ્યા ને બહુ રાજી થઈ ગયા એની ઉપર. ગોરખનાથ રાજી થઈ ગયા અને એક સેવા કરી હશે તો ગોરખનાથે એક એને ફળ આપ્યું રાજાને, રાજી થઈને, કે આલે આ ફળ, કે આ તું ફળ ખાઈશ ને તો તને ક્યારે વૃદ્ધાપો નહીં આવે, અને આવું મળી જાય ભાઈ ઉમેશભાઈ ગઢપણ તમને જ ન મજા આવે, પણ આ ગઢિયાને પૂછીને ભાઈ આવું ક્યાંક ફળ મળી ગયું હોય તો ગઢિયા ન થાય તો ઠેકડા મારી મારીને જો આગળ કોઈ જાહેરાત થાય ને કે ન્યૂયોર્કમાં ઠેઠ સમુદ્રની કિનારે મળે છે તો લાઈન થઈ જાય. ઓલી ગુડ ઓલી બ્લેક ફ્રાઈડેમાં કેમ લાઈનું થાય ફળ લેવા માટે, ગઢિયા ન થાય એવું ફળ. એવું ગોરખનાથ આપ્યું કે આ જો ફળ ખાય ને તો એને વૃદ્ધાપો નહીં આવે અને સદાય જોવાની રહી. તો ઓલો તો અશ્વપાળ ઓલો ભરતરી તો રાજી થઈ ગયા. પણ ઘરે આવ્યો, મહેલમાં આવ્યો, મહેલમાં આવીને થયું કે હવે આ ફળ મારે ખાવું, એની કરતાં મારી વાલી જે આ રાણી છે પિંગળા, તો એને હું આપું ફળ એમ. તો એ હંમેશા જોવાને રહે તો હું એને જોઈને રાજી થાવ, આ જગતમાં તેમ જ હોય. એટલે એણે એવું કર્યું, તે ફળ આપ્યું ઓલી એની રાણીને. પણ એની રાણીને તો એ ફળ એને યદ જ્યાં હોય ને રહસ્ય ક્યાં કી દે, આ રહસ્ય હતું. ઓલા ગુરુએ રહસ્ય આપ્યું રાજાને, રાજાએ પોતાનું રહસ્ય પોતાના વાલાને આપ્યું, વાલીને આપ્યું. હવે ઓલી હતી એને તો ઓલા અશ્વપાળમાં હેત હતું, એટલે એ તો હંગરીને ગઈ ઓલા ઘોડશાળમાં, ઘોડશાળમાં આ ફળ છે ખાઈ જા, તું જોવાને રહીશ એટલે મારે ને તારે સારું રહે. અને ઓલો અશ્વપાળ, તો અશ્વપાળને તો આમાંય નહોતું યત, અશ્વપાળને ત્રીજી હારે કોકની હારે હતું યત, એની ઓલી કામવાળી હોય ને મહેલમાં કામ કરતી હોય એવી કક્ષ સેવકાણી હારે, એની એમાં એને યત થઈ ગયેલું. આ જગતમાં તો આવું જ લારું હોય, તો એણે ફળ પોતે ખાધું નહીં, આખું ફળ ઓલી સેવકાણીને આપ્યું, નોકરાણીને. તો નોકરાણીને એમ છે, હું તો હાવા નોકરાણી છું ને આવી રીતે હાવ જિંદગી કાઢું છું, આ હું ફળ ખાઈને જોવાની કરી અને જોવાની રહીને મારે શું કામનું, એની કરતાં આ 92 લાખ માળવાનો ધણી રાજા છે એ આપણો ભગવાન કહેવાય, અને જો એ સુખી થાય તો આપણે બધા સુખી થાય, એને જઈને ફળ આપું. ઓલે ઓલી રાણી ઓલી આ રહસ્ય જો બધું, ઓલી કામવાળીએ જઈ અને ફળ આપ્યું એ રાજાને આપ્યું, અને રાજાએ જોયું આ ફળ તો મારી મેં આપ્યું હતું, એ મને ગોરખને તે આપ્યું હતું એ જ ફળ, તારી પણ આવ્યું ક્યાંથી, તને કોણે ફળ આપ્યું. હવે ઓલી કેવું કેમ, તોય કીધું રાજા ડારો દે ને, કઢ્યું મને અશ્વપાળ આપ્યું, અશ્વપાળને બોલાવ્યું ને એને આમ બરાબર ધમકી દીધી, શિર કલમ થાય કે બોલ કે તારી પણ ક્યાંથી આવ્યું. મહારાજા કંઈ કહે પિંગળા પાસેથી, આ હા હા હા, મહારાજાને તો આમ એવું મનમાં થઈ આવ્યું કે ઓહો આવું કે જેને હું યદ કરું છું એ બીજાને કરે છે, એ ત્રીજાને કરે છે, ત્રીજા ચોથાને, આ શું છે આ સંસાર આવો. એવું એણે ભર્તુહરિએ પછી એની ઓલા પોતે જ લખ્યું છે, યામ ચિંતયામી સતતમ મહિષા વિરક્તા સાપી અન્યત ઈચ્છતિ જનમ ચ જનહ અન્યત આસક્ત, એમ એ બીજા આસક્ત છે એક પછી એક, આવો આસક્ત કે આવો સંસાર છે મહારાજા, કે આમાં રહેવાતું છે. અને તરત જ બધું મૂકી અને સંસારનો છોડી અને નીકળી ગયા વનમાં. પહેલાં એણે લખ્યું હતું, એણે 3 શતક લખ્યા, 3 શતક. તો એણે પહેલું શતક લખ્યું, એણે ક્યાંક શૃંગાર શતક લખ્યું, પહેલાં યુવાની હોય ને એટલે શૃંગાર શતક લીખ્યું, અને શૃંગાર શતક એવું બહુ અમારે ભણવામાં આવતું એ બધું, એટલું બધું વર્ણન, શૃંગારિક વર્ણન આવે એની અંદર. પછી રાજા થયો તો એણે નીતિ શતક લખ્યું. રાજા બહુ વિદ્વાન હતો અને બહુ મોટો વિદ્વાન રાજા હતો. પછી નીતિ શતક લખ્યું અને અત્યારે નીતિ શતક એનું બહુ ખ્યાતનામ છે. અને પછી આ વૈરાગ થઈ ગયો તો એણે વૈરાગ શતક લખ્યું. અને એવું વૈરાગ શતક લખ્યું છે, એકવાર વાંચીએ ને તો ભૂમિભાઈ વૈરાગ થઈ જાય એવું છે, એવું શતક છે. તો કહેવાનું એ કે આ જગતની અંદર ક્યાંય પણ હેત કરે ને તો એમાંથી જ દુઃખ થાય. જેમાં હેત કર્યું ને ત્યાંથી દુઃખ આવે, જગતનો સ્વભાવ એવો છે. આ જગતમાં ક્યાંય હેત કરીને એમાંથી જ દુઃખ ઊભું થાય. બોલો, ઓલા નંદ રાજા હતા, પ્રહલાદજીએ લખ્યું છે, પ્રહલાદજીએ પ્રહલાદજીએ ખાસ કીધું. પ્રહલાદજી કહે કે ભગવાનના ભગવાન આ મનુષ્ય દેહે કરીને જે ઉત્તમ વસ્તુ કરવા જેવી હોય ને એ પહેલાં કરી લેવી જોઈએ. ભગવાન પ્રહલાદજી કીધું, આ મનુષ્ય દેહે કરીને જે ઉત્તમ વસ્તુ પહેલાં કરવા જેવી હોય પહેલાં કરી લેવી જોઈએ. તો મનુષ્ય દેહ કરીને કરવા જેવું હું ભગવાન મેળવી લેવાનું, ભગવાનમાં હેત કરી લેવું. મનુષ્ય દેહ કરીને કરવા જેવું એક જ ઉત્તમ કાર્ય છે, આ દેહ કરીને ભગવાનમાં હેત કરી લેવું, એ પહેલું કરવું જોઈએ. પણ માણસ છે એ કરે હું, એને મૂકીને બીજું જ પહેલું કરે એટલે દુઃખ થાય. પણ પાછું લોકની અંદર જોઈએ ને તો પહેલું જે ઉત્તમ હોય ને એવું જ કરે. હો તમે શેરડી ખાધી છે ઇન્ડિયામાં? હે, આખો આઠો મેળ્યો પહેલું ક્યું ખાવ? આમ ચાર પાંચ જણા હોય ઘરમાં અને મિત્રો બધા બેઠા હોય તો પહેલું ક્યું ખાવ તમે? પહેલાં વચલો ભાગ ખાઈ જાય. શું કામ? કે આગળ મિત્ર આવશે તો વચલો ભાગ કે ઠડિયું વયું જાહે તો પછી પીછડું ખાવાનું રહેશે. મગફળી ખાતા હોય છોકરાઓ, જો આપ જોયા જેવું હોય, મગફળી ખોલી ખોલીને ખાતા હોય છોકરા શું કરે? સીધા દાણા મોઢામાં નોકે, સાઈડમાં રાખતા જાય તો કોક આવે તો કે મિત્ર આવે તો લે ભાઈ દાણા, એવું થાય ને, ભાગ પડી જાય. એટલે આ જગતનું કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો એમાં તો એવો ધ્યાન રાખીએ છીએ કે જે એમાં ઉત્તમ કામ હોય, પેલું અગત્યનું કામ હોય પહેલું કરીએ છીએ. પણ આપણા જીવનની અંદર નથી સરખાવતા કે મનુષ્ય દેહે કરીને જે પહેલું કામ કરવા જેવું છે એ માણસ છે એ કામ નથી કરતો અને બીજું જ કામ કરે. એટલે આપણે વાત તો આપણે અશ્વપાલની હતી કે હેત, જેમાં હેત કરે એમાંથી જ દુઃખ ઉત્પન્ન થાય. ધનમાં હેત હતું આપણે નંદરાજાને, નંદરાજાને નામ સાંભળ્યું છે ને નંદરાજાનું? નંદરાજાએ કેવું કર્યું, આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું. બહુ બહુ લોભી હતા, પૈસાના લોભી, પૈસો ભાળે એટલે ગમે ત્યાંથી ભેગો કરીને, રાજા હોય તો પછી બધી હકથી લઈ લડાઈ કરીને લઈ લઈ. છેલ્લે તો એવું સાંભળ્યું કે આખી પૃથ્વી ઉપર બધું ધન ભેગું કરી લીધું પોતા પાસે અને સમુદ્રમાં ડાટ્યું, સમુદ્રની તળિયે કબરું ખોદી ખોદીને કબરુંમાં મરી જાય. પછી મુખમાં નાખે ને ક્યાંક પૈસા મૂકતા હશે, મુખમાં કંઈક ભેગું ક્યાંક મૂકતા હશે ધન, એ કઢવી નાખ્યું. બોલો, પણ એમ કહેવાય છે કે એ ઓલે સમુદ્રમાં નાખ્યું હતું ને તે એનું ક્યાંક એની, હા એનું ક્યાંક કી હતું, ચાવી હાઇટકું ક્યાંક આપ્યું હતું કે એણેથી એણેથી સમુદ્રમાં જઈ શકે. તે એ રાણીએ ક્યાંક લઈને હળગાવી દીધું કે એવું ક્યાંક કર્યું, એમાંથી જ એને દુઃખ થયું, એ ધનમાંથી જ એને દુઃખ થયું. ના એ તો એટલે ધનમાંથી જ એ દુઃખી થયા. ચિત્રકેતુ રાજાને આ લોકની અંદર વધારે વધારે માણસો હેત કરતા હોય તો ક્યાં કરે? બે ત્રણ વસ્તુમાં કરે. ક્યાં? એક તો છોકરામાં હેત કરે, બીજું પૈસામાં કરે, અને ત્રીજું સ્ત્રીમાં કરે. અને જાજે ભેગે આ ત્રણને રિલેટેડમાં જ હેત હોય. પૈસો ન હોય તો પદાર્થ, એટલે પૈસો જ છે, કંઈ પદાર્થ હોય એમાં હેત થાય, એ પૈસો છે. અને પુત્ર છે એ શું છે? એ પોતાની દોલત કહેવાય, દોલત એમાં હેત હોય. એટલે આ જીવ છે જાજે ભાગે એમાં જ હેત કરે, એટલે પણ એમાંથી દુઃખ આવીને ઊભું રહેતું હોય. છોકરામાં એમ ધાર્યું હોય, એટલું બધું હેત કર્યું હોય ને મનમાં એમ ધાર્યું હોય કે આ છોકરો મોટો થાશે ને આપણને પાળશે ને પોળશે ને આપણે સુખી થાહું ને હરખો ભણી લે ને આમથી જઈને આમ કરશું ને એવું એવી કલ્પનાઓ કરી હોય. પણ ત્યાં ઓલો મોટો થાય ક્યાં વયો જાય, અને ક્યાંક થઈ જાય, પોતાની બધી ભ્રમણાઓ ભાંગી પડે અને એમાંથી જ દુઃખ આવીને ઉભું રહે. ઘણી વાર એટલા બધા અમારી એક જુવાનીઓ છે તો એટલો બધો ડાયો છોકરો, પછી અમે શું ખાલી રમત કરીને કહીએ છોકરાને, છોકરા આ મનુષ્ય દેહ કરીને ભગવાન ભજી લેવા જોઈએ. અરે સ્વામી કહી, દાદા ખાચર કેવા અમારી, એવા અમે એવા સંસારમાં રહીને અમે સેવા કરીશું એમ. અને ભાઈ હજી તો હમણાં જો જોઈન્ટ થયા ને 6 મહિના ન થયા ત્યાં તો એવા હામે હામે બાંધે, એકબીજાને મારે, રડે, પછી ફોનમાં રડે. સ્વામી શું કરવું હવે, તો આમ થાય છે. તો ભાઈ તને કહેતો તો શું કરું, હવે છૂટું નથી થતું, બોલો શું કરે. એટલે એમાંથી જેમાં યાદ કર્યું હોય ને એમાંથી દુઃખ ઊભું થાય. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી એમ શાસ્ત્રોમાં લખ્યું છે. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી પણ દુઃખ શેમાંથી થયું, એમાંથી જ દુઃખ થયું. ને એ બધું મૂકીને જંગલમાં ગયા ને ત્યારે શાંતિ થઈ, ત્યારે એને સુખ થયું. એટલે સુખ છે એ ભગવાનની અંદર રહે, ભગવાનમાં હેત કરવામાં અને ભગવાનના ભક્તમાં હેત કરવામાં, એમાં સુખ રહેલું છે. એટલે મહારાજ કહે કે અમે અંતરનો સિદ્ધાંત એ તાર્યો છે. આ રહસ્ય શું છે કે બ્રહ્મરૂપે રહી ભગવાન અને ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ કરવી, અને એ પ્રીતિ કરતાં અમને કાંઈ પણ વિઘ્ન આવે તો એ વિઘ્નની સાથે સંપૂર્ણ રીતે ફાઇટ કરવી, પણ એ વિઘ્નને કાપી નાખવું, પણ પ્રીતિને જરીકે હલવા દેવી નહીં. મહારાજે કેવું કીધું, મહારાજ કે અમને તો હેત કેવું છે ભગવાન ઓલામાં, કે જેવો અમને લક્ષ્મીજીમાં પણ હેત નથી એની કરતાં અધિક અમને ભગવાનના ભક્તમાં હેત છે, એવું કીધું. હવે લક્ષ્મીજી તો શું છે, ભગવાનની અર્ધાંગના કહેવાય. આગળ આ સંસારના આપણા હરિભક્તો હોય અને પાકું મનમાં નક્કી થઈ ગયું કે અમારે જવું છે, સત્સંગ હોય અને કંઈક સંતો આવ્યા હોય ને ઓલો મંદિરે, આપણે ગુરુકુલમાં જ રાખો ને, ગુરુકુલમાં સંતો મોટા સંતો દર્શન કરવા જવું છે, અને પછી એમાં સામેનું પડાળ એટલે ઘરના એમ કહે કે ભાઈ આપણે તમારે તો આમ છે, અમારે નથી જવું અને આપણે ઓલે પણ જવાનું છે એમ કહે, અને જીદ પકડે તો શું થતું છે, હે નમી જવું પડે, નમી જવું પડે, બોલો અહીંયા નમી જાય થઈ જાય. પણ અહીંયા જો એમ કીધું મહારાજ કે મહારાજ મહારાજને અર્ધાંગની લક્ષ્મીજી, મહારાજ કે લક્ષ્મીજી છે તો એની કરતાંય પણ અમારે અધિક હેત છે ભગવાનને, ભગવાનના ભક્ત. રાજાભાઈ એવું કર્યું, રાજાભાઈનું આખીને સાંભળ્યું છે ને, દાદા સાંભળ્યું છે, ભૂમેશભાઈની સાંભળ્યું હોય. રાજાભાઈ હતા ખોરાસા ગામના, ખેડૂત હતા, પછી ભગત હરિભગત પાકા, આખો દિવસ મહેનત કરે ખેતીવાડીમાં. સંતો આવે ને તો સંતોનો સમાગમ સાંજે જઈને કરે, સંતોને એકાદ આમ રસોઈ થાળ પાણી આપે, એક જ ઘર ગામમાં. એટલે ગામમાં એક શેઠિયો હતો, દુકાન હતી વણિયો, એને કહી ડાયરેક્ટ કહ્યું અમારા સાધુ ક્યારેક ગામમાં આવે ને તો તમારે જરીકે સંકોચ કર્યા વગેરે અમારી ઘરેથી તરત સીધું સામેની વ્યવસ્થા એને કરી દેવાની, મંદિરે ઉતરે તરત વ્યવસ્થા કરી દેવાની. તો એમાં આ વાડીએ ગયા હશે, ખેતીવાડી કરતા હશે, કામે ગયા હશે, એમાં સંતો આવ્યા અને આ વાણિયાભાઈ ઘરે ગયા કે સાધુ આવ્યા છે, તો કે હા, તો કે કાંઈ સીધું સામાન્યું એનું તમારા ઘરના એ કીધું હતું એમ, તો કે એ તો મૂંડી આવ્યા જ કરે સાધુ, તો અમારે એવું થોડું કાંઈ છે એમ, કોઈ ક્યાંક બેગ વેણ કીધા એટલે ઓલા શેઠિયા તો વાણિયા હોય એટલે તો હોશિયાર રહ્યા, એટલે કાંઈ વાંધો કરી પોતાની ઘરે જ બધી વ્યવસ્થા કરી દીધી. સાંજે રાજાભાઈ આવ્યા, રાજાભાઈને તરત કીધું સંતો આવ્યા તો સીધું સામાન થઈ ગઈ, તો કે એ બધું શું છે કયો, તમે શાંતિથી કામ લેજો, આવું થયું છે કાંઈ વાંધો નહીં. અને પછી રાજાભાઈને મનમાં આમ લાગી આવ્યો, ઓહો હો, આખી જિંદગી રડવાનું, પરસેવો પડવાનું, અને આ ખાલી આને માટે જ પરસેવો પડવાનો આખી જિંદગી. વરાહમાં એકાદી વાર ભગવાનના સાધુ આવે નહીં એને અર્થે કામમાં ન આવે અમારું. ઘરે ગયા, હો ઘરે જઈ પછી તો હોશિયાર ડાપણ વાપરું કે સાધુ આવ્યા છે હું દર્શન, હા કે સાધુ આવ્યા છે, પણ શેઠિયો આવ્યો હતો પણ કે મેં કંઈ દીધું નહીં, બહુ સારું કર્યું, તને મમત્વ છે ને એમ જ હોય આવું કર્યું. પછી મંદિરે જઈ આવ્યા, બધું કરીને આવ્યા, પછી સંતો ધોઈ ગયા, પછી કહે કે હવે આપણા વરા સારું થયું છે, તાહોના મરો ને બધું છે, થોડું ઘરેણું છે ને બધું નવું કરાવી નાખીએ એમ. તો સારું, તો એ બધું લીધું. પછી ક્યાંક લેટર લખાયો કે તારો ભાઈ બીમાર છે, એટલે એને મોકલી દીધા પોતાને ઘરે. અને રાજાભાઈ પોતે વઈ ગયા ગઢપુર મહારાજ પાસે. મહારાજને જઈને કે મારે સાધુ થવું છે, અહીં ચાવી તાળું દઈ, ચાવી બાજુવાળાને દઈ દીધી, આવે દઈ દીજો ને ચાવી, અને હવે અમારે પૂરું થઈ ગયું. અને મહારાજ પાસે વઈ ગયા. અને મહારાજે પછી રાજાભાઈનું ખેતર હતું ને એને બાજુનું જ ખેતર, બીજા ભગતનું હતું, પર્વતભાઈનું ખેતર, એને બાજુનું જ ખેતર કે આજુબાજુ જશે નજીકમાં. તો મહારાજે કીધું કે અમે કંઈ એમ કરવું છે કે સાધુ થવું છે. રાજાભાઈ કે મહારાજ તમે કયો એમ જ કલ્યાણ છે, તમે કેમ એમ જ કરવું છે. મહારાજ કે અમારા પર્વતભાઈને છે ને ગોલો નથી, હમણાં તેનો હાથી આકો, સાધુ થયો હતો હાથી આકોને કીધું. જો હવે એમ આપણે અહીં કીધું હોય તો કે ભાઈ રમેશભાઈની ઘરે જઈને તમારે એનું થોડું કામ છે, તો એ હમણાં થોડાક દિવસ એની ઘરે તમે સેવા કરો, અહીં ગુરુકુલમાં હમણાં જરૂર નથી એમ કીધું હોય તો કેમ થાય. આપણે અંતરારે આમ તપાસવાનું. મહારાજે શું કીધું, પર્વતભાઈ, પર્વતભાઈ તો ગ્રહસ્થ ગામડામાં રહેનારા ખેડૂત, તમે એનું ખેતી એનું હાથી આંકો, અહીંયા તમારે જરૂર નથી, નહીં એમ કે લક્ષ્મીવાડીમાં જઈને તમે પેન્ટ શર્ટમાં સેવા કરો, એવું ન કીધું. અને રાજાભાઈ દુપડ્યા, 12 વર્ષ સુધી હાથી આંક્યું મહારાજ પાસે. પર્વતભાઈ દર્શન કરવા જાય તો કે મને મહારાજની આજ્ઞા નથી. 12 વર્ષે મહારાજ પર્વતભાઈને કીધું હવે અમારા ભગતને મોકલો, અને પછી ગયા મહારાજે સાધુ કર્યા એને. પણ કહેવાનું રાજાભાઈ આવું કર્યું. પણ અહીં વાત તો એ હતી કે ભગવાન કે અમને જો ભગવાનને ભગવાનના ભક્તમાં યત કરતા આ સંસારનો કોઈ પણ પદાર્થ આડો આવે તો એને અમને ત્યાગ કરતા વાર ન લાગે. ભૂકો ભાર હરું સંતન હિત કરું છાયા કર દોય. ભગવાનના ભક્તને અર્થે ભૂકો ભાર, પૃથ્વીને હણી ઓલું કરી નાખો એમ, ભૂકો ભાર હરું સંતન હિત, સાધુને માટે કરું છાયા કર દોય, એને છાંયો આપો એમ. જો મેરે સંત કો રતિ એક દૂજે તેહી જર ડારું ખોય એમ. કોઈ મારા સંતને જરીક પણ જો દૂજે એટલે હેરાન કરે, એને પીડવે, તો મને અતિશય પીડા થાય છે, અતિશય પીડા થાય છે. પછી જો કીધું કમલા, કમલા એટલે લક્ષ્મીજી, કમલા મેરો કરત ઉપાસન, કમલા અખંડ મારી સેવામાં છે એમ, અખંડ મારી નજીક છે કમલા, વાસ અહીંયા છે ને એને. તો ઉપાસન માન ચપલતા ધોઈ, લક્ષ્મીજીનો સ્વભાવ છે ચપળ, ચંચળ સ્વભાવ છે, ચંચળતા છોડી અને મારી સેવામાં અખંડ છે એમ. પણ યદ્યપિ વાસ દિયો મેરે ઉર પર, તો પણ મારી એને મારી હૃદયમાં એને વાસ દીધો, તો પણ સંત સમાન નહીં સોય, એ સંતની જેવાય તો નહીં જ એમ, લક્ષ્મીજી પણ નહીં એમ. આવું મહારાજ કહે છે. એટલે સમજવાની વાત, મહારાજનું આ વચનામૃતનું રહસ્ય એ છે કે જીવનની અંદર મહારાજ કે બ્રહ્મરૂપની સ્થિતિ કેળવવાની, દેહભાવ જેટલો ઓછો થાય એટલો કરવાનો, દેહભાવ છોડી બ્રહ્મરૂપની સ્થિતિ કેળવી, અને ભગવાન ને ભગવાનના ભક્તમાં એવી સ્થિતિ આવ્યા પછી પણ અને ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિશય ગાઢ પ્રીતિ કરી રાખવી એમ. અને એ પ્રીતિ એવી કરવાની કે ગમે એવા જગતના વિઘ્ન આવે તો પણ એ પ્રીતિ તૂટે નહીં. મહારાજે પોતાનું દ્રષ્ટાંત દઈને કીધું અમારી એવી પ્રીતિ છે અને અમારા ભક્તને પણ એવા અમારે કરવા છે, અને જેને આ જગતનો ક્યાંક લોચો હશે, વાસના હશે, મહારાજ કે એની સાથે અમને બનશે નહીં, એ અમારામાં હેત, એને અમને અમારા અમને એમાં હેત કરવા જશું તો હેત થશે નહીં, અમને ગમશે પણ નહીં. મહારાજે એક વચનામાં કીધું એને અમારી અમને અમારી બાજુમાં લાવશો, માં એવા લોકોને અમારો ભગત હોય તો અમારી બાજુમાં નહીં લાવતા. પણ જેને ભગવાનમાં હેત છે અને અતિ નિર્વાસનિક છે, એવા જે ભગવાનના ભક્ત છે, તો એવા અમને બહુ જ વાલા છે, જેવા વાલા લક્ષ્મીજી છે એનીથી અધિક અમને એ વાલા છે, એવું આ વચનામૃતનું રહસ્ય છે. વચનામૃતનું ઘણું ઊંડું છે, મોટા સંતો તો આને ખૂબ સારી રીતે સમજાવે, પણ આપણને જેટલું સમજાણું એટલું આમાંથી આપણે સમજ્યા. પણ સમજવાનું મને તેવું દેખાય છે કે આપણે એટલું સમજવાનું કે સારમાં સાર શું છે, કે આ દેહ ભાવના છોડવાની છે, આ લોકની સંસારની ભાવના છોડવાની છે, આ સંસારની અંદર ક્યાંય પ્રીતિ નથી કરવાની, પ્રીતિ એક ભગવાન અને ભગવાનના ભક્તમાં ગાઢ પ્રીતિ કરવાની છે. આનો સાર આપણે સમજવાનો છે. એટલું આ વચનામૃતનું રહસ્ય આપણે સમજ્યા. આપણે મહારાજને પ્રાર્થના કરીએ આપણે પણ જે કાંઈ આ લોકના દેહભાવ હોય એ છૂટે, સ્વભાવો છૂટે, એમાં આડાડ આવતા એ બધા છૂટે અને ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ, ગાઢ પ્રીતિ થાય એવી મહારાજના શ્રીચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને આપણે મહારાજનું રહસ્ય છે આપણા અંતરમાં પણ એ રહસ્ય ઠરે અને એ સાર્થક થાય એવી પ્રાર્થના સાથે પૂર્ણ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ખાસ તો હમણાં શિક્ષાપત્રી જયંતિ નજીક આવી રહી છે. આવતા વીકમાં શિક્ષાપત્રી જયંતિ છે એટલે શિક્ષાપત્રી તો મહારાજે આપણને અતિ નાની પણ આપણી જીવન દોરી સમાન આપી દીધી છે. અને મહારાજે દરરોજ એનો પાઠ કરવાનું આપણને આજ્ઞા કરી છે. અને આપણે સત્સંગી, જે કંઈ નાના મોટા સત્સંગી હશે તે શિક્ષાપત્રીનો પાઠ તો જરૂર કરતા હોય. તમામ બધાય કરતા હશે, બહેનો હશે, ભાઈઓ હશે, બાળકો હોય, બધાય શિક્ષાપત્રીનો પાઠ કરે. અને એ બહુ નાની છે, એકવાર ને અનેકવાર કરતા હોય. મહારાજે દરરોજ આજ્ઞા કરી છે, દરરોજ પૂજામાં વાંચવાનું કીધું છે, લગભગ ભક્તો વાંચતા પણ હોય છે. અને એ શિક્ષાપત્રી મહારાજે ખુદ લખી છે, ખુદ હાથે કરી હાથે લખી છે એવી પવિત્ર શિક્ષાપત્રી. એની જયંતિ નજીક આવી રહી છે તો આપણે વિશેષ તો શું કરીએ, તે દિવસે શિક્ષાપત્રીનું પૂજન તો કરીશું. પણ આપણા હૃદયમાં મહારાજની વાણી કેટલીક ઠરી છે, ઘણીવાર વાંચન કર્યું હોય પણ કેટલુંક આપણને હૃદયમાં એ સ્થિર થઈ છે એ જોવા માટે અત્યારે એક આયોજન કર્યું છે કે દર બે દિવસે એક નાની એવી ટેસ્ટ, 15-20 પ્રશ્નો એમાં હશે અને એના ઓપ્શન જવાબી એમાં જ હશે. ખાલી એ ટીક કરીને ભરવાના, એટલે આપણને એ ફ્લેશ થાય કે એ જવાબ આપના સાચા લખાણા ખોટા. અને પછી તરત એનાય તમને આન્સર શીટ પણ તમે જોઈ શકશો, સાચા લખાણા ખોટા કેટલા પોઈન્ટ આવ્યા છે. અને પાછી ભરવી હોય તો બીજી વાર પણ ભરી શકીએ આપણે. એવી ગૂગલની શીટ બનાવીને તમને મોકલવામાં આવશે. તો વાલા ભક્તો, એ આપણે બધાએ બને ત્યાં સુધી આગ્રહ રાખીને ભરવું. મહારાજ આપણને કેટલી દયા કરીને તમામ શાસ્ત્રનો સાર કઢીને નાની એવી શિક્ષાપત્રી આપી અને આ લોકમાં આપણે સહેલાઈથી પાળી શકીએ એવી બધી આજ્ઞાઓ છે અને એની પ્રમાણે રહીએ આપણે બધા સુખી છે. એની શિક્ષાપત્રીને લઈને છીએ, એ આજ્ઞા છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ એટલે એનેથી આપણે સુખી છીએ. તો એ શિક્ષાપત્રીને નાની નાની એક ટેસ્ટ ક્વિઝ જેવું જ છે, આપણે આમ આનંદ પણ થાય એવું છે. તો એ ભક્તો બધાએ આગ્રહ રાખી અને ભરજો. એમાં સંતોનો રાજીપો છે, મહારાજનો પણ ખૂબ અંતરથી રાજીપો થશે. બીજું આપણે શું કરી શકીએ, મહારાજની વાણીને વધારે એને રિવાઇઝ કરીએ, એને યાદ કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ કંઈ અમને ભૂલાઈ જતું હોય તો અમે પાછા એમાં જાગૃત થઈએ અને એ પાળવાનો અમને આગ્રહ આવે અને અમે પાળી શકીએ એવી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. તો બધાએ ભક્તોએ અનુસંધાન રાખજો કે જેટલી ટેસ્ટો આવે દર બે ત્રણ દિવસે એક એક ટેસ્ટ મૂકશું તો એ બધાએ ભક્તો ખાસ એ ટેસ્ટ ભરીને સબમિટ કરજો. હોતે સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આવતીકાલે એકાદશી છે અને હવે અહીંથી ધૂન આપણે થાળ થશે અને થાળ પછી આરતી પ્રાર્થના થશે. સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. प्रभु करुणा बहु की